શ્રી માર્કંડે પુરાણ અધ્યાય 53 દેવી મહાત્મ્ય અંતર્ગત 13મો અધ્યાય સુરથ અને વૈશ્યને દેવીનું વરદાન ધ્યાનમ ઓમ બાલ અર્ક મંડલ આભાસામ ચતુર્બાહુમ ત્રિલોચનામ પાસ અંકુશ વર અભીતિ ઇરધાર્યંતિમ શિવામ ભજે. જેઓ ઉદયકાળના સૂર્યમંડળના જેવી કાંતિ ધારણ કરનારા છે, જેમને ચાર ભુજાઓ અને ત્રણ નેત્રો છે, તથા જેઓ પોતાની ભુજાઓમાં પાસ અંકુશ વરદાયી મુદ્રા અને અભયની મુદ્રા ધારણ કરેલ છે, તે દેવી શિવાનું ભજન એટલે ધ્યાન કરું છું. ઋષિ કહે છે, હે રાજન, આ પ્રમાણે મેં તમને દેવીનું ઉત્તમ મહાત્મ્ય કહી સંભળાવ્યું. જેઓ આ સંસારને ધારણ કરે છે તે દેવીનો આવો જ પ્રભાવ છે, તેઓ જ વિદ્યા એટલે જ્ઞાન ઉત્પન્ન કરે છે. ભગવાન વિષ્ણુની માયા સ્વરૂપ તે ભગવતી વડે જ તમે આ વૈશ્ય અને અન્ય બીજી વિવેકી મનુષ્યો મોહિત થયા છો, મોહિત થઈ રહ્યા છે અને આગળ ઉપર પણ મોહિત થતા રહેશે. હે મહારાજ, તમે તે જ પરમેશ્વરીના શરણે જાઓ. આરાધના કરવાથી તેઓ જ મનુષ્યોને ભોગો સ્વર્ગ તથા મોક્ષ પ્રદાન કરે છે. માર્કંડેજી કહે છે, હે કૃષ્ણકીજી, મેધામુનિના આ વચનો સાંભળીને રાજા સુરથે ઉત્તમ વ્રતનું પાલન કરનારા તે મહાભાગ મહર્ષિને પ્રણામ કર્યા. તેઓ અત્યંત મમતાભાવ હોવાથી અને રાજ્યનું અપહરણ થયું હોવાથી અત્યંત ખિન્ન બની ગયેલા હતા. હે મહામુનિ, તેથી વિરક્ત થઈને રાજા તથા તે વૈશ્ય તત્કાળ તપ કરવા ચાલી નીકળ્યા અને જગદંબાના દર્શન પામવા નદી કિનારે રહીને તપ કરવા લાગ્યા. તે વૈશ્ય પણ ઉત્તમ દેવી સૂક્તનો જપ કરતો તપસ્યામાં પ્રવૃત્ત થયો. તેઓ બંને નદી કિનારે દેવીની માટીની મૂર્તિ બનાવીને પુષ્પ ધૂપ હવન વગેરે વડે તેમની આરાધના કરવા લાગ્યા. તેમણે પહેલાં તો ધીરે ધીરે આહાર ઓછો કર્યો, પછી બિલકુલ નિરાહાર રહીને દેવીમાં જ મન જોડીને એકાગ્રતાપૂર્વક તેમનું ચિંતન આરંભ્યું. તેઓ બંને પોતાના શરીરના રક્તથી અર્ચિત બલિ આપતા રહીને સંયમપૂર્વક નિરંતર 3 વર્ષ સુધી આરાધના કરતા રહ્યા. એથી પ્રસન્ન થઈને જગતને ધારણ કરનારા દેવી ચંડિકાએ પ્રત્યક્ષ દર્શન આપીને કહ્યું. દેવી બોલ્યા, હે રાજન, અને પોતાના કુળને આનંદિત કરનારા હે વૈશ્ય, તમે જે વસ્તુની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરો છો તે મારી પાસેથી માગો, હું સંતુષ્ટ છું, તેથી તમને તે બધું જ આપીશ. માર્કંડેજી કહે છે, ત્યારે રાજાએ બીજા જન્મમાં નષ્ટ ન થાય તેવું રાજ્ય માગ્યું તથા આ જન્મમાં પણ શત્રુઓની સેનાને બળપૂર્વક નષ્ટ કરીને પોતે ફરીથી પોતાનું રાજ્ય પાછું મેળવી લે તેવું વરદાન માગ્યું. વૈશ્યનું ચિત્ત સંસાર પ્રત્યે ઉદાસીન અને વિરક્ત થઈ ચૂક્યું હતું તથા તે ઘણો બુદ્ધિશાળી હતો, તેથી તે સમયે તેણે તો એવું જ્ઞાન માગ્યું કે તે કે જે મમતાનો અને અહંતારૂપી આસક્તિનો નાશ કરનારું હોય. દેવી બોલ્યા, હે રાજન, તમે થોડા જ દિવસોમાં શત્રુઓને અણીને પોતાનું રાજ્ય મેળવી લેશો અને હવે ત્યાં તમારું તે રાજ્ય સ્થાયી રહેશે. એ પછી મૃત્યુ બાદ તમે ભગવાન વિવસ્વાન સૂર્યના અંશમાંથી જન્મ લઈને આ પૃથ્વી પર સાવર્ણિક મનુના નામે વિખ્યાત થશો. અને હે વૈશ્યશ્રેષ્ઠ, તમે પણ જે વરદાન મારી પાસેથી મેળવવાની ઈચ્છા કરી છે તે તમને આપું છું. તમને મોક્ષ સિદ્ધિ માટે જ્ઞાન પ્રાપ્ત થશે. માર્કંડેજી કહે છે, આ પ્રમાણે તે બંનેને મનોવાંછિત વરદાનો આપીને તથા તેમના દ્વારા ભક્તિપૂર્વક કરાયેલી પોતાની સ્તુતિ સાંભળીને દેવી અંબિકા તરત જ અંતર્ધ્યાન થઈ ગયા. આ પ્રમાણે દેવી પાસેથી વરદાન મેળવીને ક્ષત્રિય શ્રેષ્ઠ સુરથ સૂર્યના અંશમાંથી જન્મ લઈને સાવરણી નામના મનુ થયા. ક્લિમ. શ્રી માર્કંડે પુરાણમાં સાવરણિક મન્વંતર કથા અંતર્ગત દેવી મહાત્મ્યમાંનો સુરથ અને વૈશ્યને વરદાન નામનો 13મો અધ્યાય સમાપ્ત. અનુક્રમણિકા પ્રમાણે 53મો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.